બાર ફૂટ નું ઊંચું હાઈટ શાસ્ત્ર શું લખ્યું છે કહું તમને. આપડો માર્ગ કેવો હતો? એક ભાઈ નો લેવા દેવાનો ગરબા આ માર્ગ માં જરૂર જ નથી. આ દેરાસર ઉભું થયું, રૂપિયા ની વાતો નીકળી, રૂપિયો અમારી વાત થી કારણ કે હું તો પદાર લીધો નથી કે મારે લેવાનું ના ભાઈ. અગર પૈસા જે છે તે આ પુસ્તકો છે ભાઈ, તે તો પહેલેથી લખાઈ જતા છે. એ જ્ઞાની પુરુષ ની મન વચન કયા થી? અરે તન મન ને ધન થી સેવા કરજો. કે શું કે? તન મન ને ધન થી સેવા કરજો જ્ઞાની પુરુષ ની. સર કોઈ પૂછ્યું કે સાહેબ તન મન તો અમે અર્પણ જ કર્યા જ્ઞાની પુરુષ ને, હવે ધન છે એના માટે, ધન તો એ લેતા નથી, એને જરૂર નથી. ધન નો કાયદો શું કાઢ્યો? કારણ કે ધન એટલા માટે કાયદો કાઢ્યો છે, માણસ ને મોક્ષે જવું હોય તો જ્યાં સુધી લોભિયાનો લોભની ગ્રંથિ તૂટે નહીં ત્યાં સુધી મોક્ષે નહીં જઈ શકે. કે એટલે જ્ઞાની પુરુષ શું કરે કે તું આમાંથી આ રસ્તે નાખી દે થોડા, અને તમારે પોતાના જ કામ ના છે એ વસ્તુ. સમજવું ને, ઊંધે ઊંધે રસ્તે જાય ત્યારે આગળ તો ચાર રસ્તે નાખી દેડે, હવે એ તમે નાખી દે સરપ્લસ હોય તો. જો એટલે લોભ ની ગંધી તૂટે, સમજે કાયદો સમજે. એટલે અમે એવું સમજણ પાડી દઈએ, પછી બહુ લોભિયા હોય તેને બીજા પાસે આપવાનું છે નહીં ભલા આદમી ને, એને તો આપણે ઉડતા કહીએ ભાઈ અડચણ બેઠીશ નહીં, તું આવું મને કહે છે તો હું તો વિધિ કરી આપીશ. સમજ પડે ને? અને એક માણસ ને પૈસા આપ્યા પછી અડચણ આવી, તમે તારે જયારે પૈસા જોઈએ ત્યારે કહે છે અહીંથી આપવાની અમારે કાયદો છે, પાછા આપવાનો કાયદો છે, પાછા આપવાનો કાયદો છે. કેવાને લાખ આપ્યા તને હું ફસાયો છે, ત્યાં 10,000 જેટલા આપો. અધિકાર તમારા હાથમાં જ છે ને, પછી જયારે જશે ટ્રસ્ટીઓ ના હાથમાં, ટ્રસ્ટીઓ છે ખરા પણ અધિકાર હોલ તો મારી પાસે છે ને, પછી ટ્રસ્ટીઓ ના આવ્યા પછી રૂટીન રૂટીન પછી રૂટીન પછી રૂટીન હતા તો હેલ્ધી. હા તો દેરાસર માં કેવા ભગવાન છે કૃષ્ણ ભગવાન ધામ બોલી ઉઠશે. કારણ કે ઊંધા પ્રતિષ્ઠા કેમ કરી કરી શકાય માણસો? આ આજના સાધુ સંતો પ્રતિષ્ઠા કેમ કરી શકે? પ્રતિષ્ઠા કોને કરવાનો અધિકાર જણો તમે? ખ્યાલ નથી જેનો અહંકાર ગયેલો હોય તે કરી શકે. હવે બોલો આ બધા અહંકારી લોકો પ્રતિષ્ઠા કરે તો શું ચાલે? એટલે પછી ઝઘડા થાય ને. એટલે પછી ઝઘડો થાય એટલે બજારમાં જે ચાલુ હોય એમ ના બીજું શું થાય? વ્યવહારમાં ચાલતું હોય તે ચાલુ કહેવાય ને. તો અમે જે પ્રતિષ્ઠા કરીએ ને બોલી શું પૂછો કહ્યું બધું પૂછ્યું પધલ ઇસ્ટાઈલ પધલ થયું. આ વિજ્ઞાન થી ઉભું થયું છે. અમારે પ્રેરણા પ્રેરણાની કોઈ જરૂર પડે એવી છે નહીં. આ વાદળો શેમ જ થતા છે? અપર વાદળા બધા શેમ જ થતા છે? કઈ થી પાતાળ માં નીકળતા છે? ભગવાન ની પ્રેરણા થી વાદળા તો અહિયાંથી જ થાય એમ કે. પાણીમાંથી ઉપર જાય, પાણી બાષ્પીભવન થઈને ઉપર જાય, બાષ્પીભવન થઈને ઉપર જાય વરાળ થઈ. પાણી બધી વરાળ કોને કરી? ગરમી લીધે. ગરમી ને લીધે ગરમી કોને કરી? સૂર્ય કિરણે. સૂર્યના કિરણે. સૂર્યના કિરણે. સૂર્યના કિરણે. સૂર્યને કોને કઢાયો? સૂર્યને કોને બનાવ્યો? એ જ પામવું છે. એ જ પામવું છે. એટલે આવું તમને સમજાવું કે આપણે દરિયાને ઠપકો આપીએ કે તું વરાળ શું ઉત્પન્ન કરું છું એમ કહીને કે પેલો દરિયાને ઠપકો આપીએ તો દરિયો શું કે? હું વરાળ ઉત્પન્ન કરતો નથી અને મને ઠપકો આપતો નહીં. રાતે હું જોઉં છું આખો દડો. હું કરતો હોય તો રાતે હું વરાળ થાય કે હું કરતો રાતે વરાળ થાય ખરું, હું જો કરતો હોઉં વરાળ નો તો રાતે હું વરાળ થાય, તારે થાય તકે ના થાય તકે હું કરતો નથી કેતો. હે રુઈજી રિસ્પોન્સિબલ, હુ ઇઝ રિસ્પોન્સિબલ, કોણ રિસ્પોન્સિબલ છે તે કહો. એમ બોલ્યા કોણ રિસ્પોન્સિબલ છે? સૂર્ય, સૂર્ય એ દાડે હતો તો થયો, રાતે થતો નથી ક્યાં થાય છે, માટે રિસ્પોન્સિબિલિટી એને જાય છે. કોને જાય છે? સૂર્ય ને જાય. એટલે આપણે સૂર્યનારાયણ પૂછીએ કે ભાઈ તું શું કા અમારું આ બધા હવે કામ નતું, હવે તારે તારે તારો ધંધો ભણે અહીં અમને એવાનું શું કાયું કર્યું વરાળ ઉભું કરી, કારણ કે જો હું વરાળ કરતો હોઉં તો પ્લેટો પર નીકળે કે છે. ઠીક છે, સૂર્ય જવાબ કેમ બોલ્યા નહીં સાંભળું? એટલે પ્લેટો હોય ને પ્લેટો, પ્લેટો પર વરાળ નીકળે ના નીકળે, કે જો હું વરાળ કરતો હોય તો પ્લેટો પર તો પ્લેટો પર નીકળી જાય. કોણ જોખમદાર? એટલે આ વરાળ માં દરિયો કોઈ બનાવનાર જ નથી, મેકર જ નથી, પણ નિમિત્ત જ મેકર કેવાય કે ભાઈ તું હતો તો થયો ને ના થાય એટલે આ ભગવાન ભગવાન છે નૈમિત્તિક મેકર. કેવા છે? નૈમિત્તિક. શું થાય છે? ભગવાન ની હાજરી થી જ આવું થાય, કરતા નથી થાય, એ ના હોત તો આવું ના થાય, એની હાજરી થી જ થાય. બધા ભાઈ બેઠા છે ને, હાજરી થી જ આપણે ચાલે છે, નહીં થી કે રવિદા એટલે કેવી રીતે બધું નહીં નહીં. આત્મા રૂપે તમે છો અને આ બીજું કોણ? બીજું કોણ છે આમાં? કોઈ ન હોય, કોઈ નહીં કહો છો. મારું મારું મારું કર્યા હશે એ કોણ? આત્મા મારું કે નહી? બીજું કોઈ જ નથી એમ કે. હા, પણ આત્મા મારું કે નહી? મારું ના કે તારું ના કે? આત્મા જ્યોતિ છે. આ મારું તારું કોણ કે છે? મતભેદ કોણ પાડે? મારો પ્લાન છે એવું કોઈ કેતું છે ને? એ તો અંદર નો જે મન જે છે વિચાર શક્તિ વિચાર ને ગુજરું બંધ થઈ જાય. અહંકાર, અહંકાર કે આ બધું અહંકાર ને જ બંધ કરશે. હવે એ અહંકાર કરો આગળ મોડો પાછો તો ભાઈ ને તેમાં જ પાણી બુદ્ધિ તે બુદ્ધિ નું આખે સહી કર્યા કરે. દૂતરા જેવો છે અહંકાર, ત્યાં બુદ્ધિ નું આખે સહી કરે. સમજે ને? બુદ્ધિ કે આ તમારો દુશ્મન છે, તારા એક સહી છે, મતભેદ પાડી આવે. અહંકાર કઈ થી આવ્યો એ કોને? માણસ માં કોઈ પણ પ્રકારની આવડત આવે એનાથી અંદર ઉભો થઈ જાય. અહંકાર પહોંચી નહી શકાય ત્યારે અહંકાર આગળ આવે. જ્યાં કોઈ વસ્તુ ની ઉણપ હોય જ્યાં કોઈ વસ્તુ ની ઉણપ હોય અને ત્યાં પહોંચી નહીં શકાય ત્યારે અહંકાર આવે. કોઈ વસ્તુ નું ઉણપ હોય અને ત્યાં પહોંચી ન શકાય ત્યારે અહંકાર આવે. ચલો અહંકાર નો અર્થ તમે સમજો. અહંકાર ડાયરી તમારા ને અહંકાર નો અર્થ સમજો છે. અહંકાર નો અર્થ શું કે તમે જો નથી, તમે જે પોતે છો, તમે બાય યોર સેલ્ફ, યોર સેલ્ફ એટલે તમે પોતે છો જ. પણ જો તમે નથી, તમે આરોપ કરો છો કે હું છે તે શું નામ એનું કનુભાઈ, કનુભાઈ કનુભાઈ હું કનુભાઈ છું, એ જ અહંકાર. જો નથી તો તમે આરોપ કરો, અહમ કરો, એ જ અહંકાર. સમજું ને? મેં જ કહ્યું ને, એટલે મેં એ જ કહ્યું ને જ્યાં ઉણપ છે. તમે કનુભાઈ ખરેખર નથી, પણ તમને લોકો નામ પાડ્યું કનુભાઈ એટલે તમે માની લીધું. કનુભાઈ તો આ દેશ નું નામ છે, તમે પોતે નો. તમે જે તમારી જાતને પોતે માની પડશે એટલે એ જ ઇગોઇઝમ છે. શું છે? એ તમારી માન્યતા હું તોડી આલું એટલે ઇગોઇઝમ જતો રહે. એ રોંગ બિલીફ તમારી હું તોડી આપું એટલે ઇગોઇઝમ ઉભો રહે ના ઉભો રહે. તે જોડી ને એટલે આ ઇગોઇઝમ ની જોડે મમતા એની મેરેજ જોડે વહેલી જ હોય. તો ઇગોઇઝમ જો અહીં છે તો અહીં મમતા હોય. અને જે અહંગ હું છે એ શુદ્ધાત્મા પોતાના સ્વરૂપમાં બેસી ગયું તો તો આ મમતા એટલે પોતાના ગુણોમાં મમતા આવી જાય એટલે આ મમતા ઉઠી જાય. પણ એ બાજુ હવે અહંકાર મમતા ઉભી કોને કરી આલી? એટલે આપણે આત્માને કહીએ ત્યાં કર્યું. આત્માને કહીએ ત્યાં અહંકાર ઉભો કર્યો. જગના હું કરતો હોય તો બધાને જ્ઞાનીઓ નહીં હોય કે શું કે છે? હા મને અહંકાર ઉભો કરી આલે ને હું જો કરતા હોઉં છું તો હું જો કરતા હોઉં તો કાયમ માટે એ જાય નહી. અજ્ઞાન ના જાય. હા એટલે અહંકાર જાય નહી. અહંકાર જાય. હું જો કરતા હોઉં તો કાયમ માટે જાય નહી. હું કરતા નથી, નૈમિત્તિક કરતા. બધું સાચું છે. નૈમિત્તિક કરતા એટલે આ સાયન્ટિફિક સર્કમ્સ્ટન્સ એવિડન્સ બધા ભેગા થાય અને પછી કરતા પદ ભોગવાઈ જાય. તે નૈમિત્તિક એ છે તો આ થયું. શું થયું? આત્મા હોત નહી તો આ ઉભું થાત નહી. એટલે આત્મા એક બાજુ શુદ્ધાત્મા અને એક બાજુ આ વિનાશી વસ્તુ જે આ પૃથ્વી રૂપી રૂપી તત્વ રૂપી તત્વ ભેગું થયું અને આ આત્મા બે સનાતન વસ્તુ ભેગી થઈ. એ બે ભેગી થઈ એટલે પોતાના ગુણધર્મોમાં રહી અને બીજા વ્યતિરેક ગુણો ઉત્પન્ન થાય. શું થાય? ક્રોધ માન માં ચાર વ્યતિ ગુણો. તે નથી આત્મા ના, નથી જડ ના. તમારે ક્રોધ માન માં આવેલો બચે કે નહીં ભાઈ? તે તમારા પોતાના ગુણ કે છે જડ ના? ચેતન ના ગુણ હશે કે જડ ના હશે? ચાર ગુણો છે તમારા છે, ચેતન ના છે. જડ ના ગુણ છે કે ચેતન ના? ચેતન ના નથી. જડ ના જડ ના હોય તો આ કરે. બે એક જળ છે તો ગુસ્સો કાને માટે? બે જળ છે આમ આમ કર્યું તો બે જળ છે એટલે ગુસ્સો છે ને સાહેબ. ના પણ એને કપટ એ બધી કરી આવડે, ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ કરો તો ક્યાંથી આવડે, બધી ક્યાંથી એને આવડે, કોના ગુણ લાગે અકર્મ ના ગુણો થાય ને, અકર્મ ના ગુણો થાય ને, અકર્મ અકર્મ થી આવે છે. એકને કર્મ કરવું છે, એકને કર્મ કરવું છે, બીજાને કર્મ કરવું નથી, એટલે અકર્મ માંથી આ ગુણો ઉભા થાય છે. એને કપટ કરતા શી રીતે આવડે, કેવા કેવા કપટ આપડે ત્યાં હોજ અને છેતરી એવો કપટ કરે નહી. પોતાને હું છેતરી જાય, પોતાને હું છેતરી જાય, બોલો અમારા જળ ચીજ કરી શકે, જળ એકલું તો નહીં કરી શકે, એની સાથે ચૈતન્ય નો આરોપણ થાય, જળ એકલું તો નહીં કરી શકે ને ચૈતન્ય નું આરોપણ થાય ને, ભેગે ચેતન ભાઈ પાડતા એટલે પાર્ટનર છે ને, ગુનેગાર છે, તો જ થઈ શકે ને, તો પછી એ ગુનેગાર બધા મોક્ષ જાય ને. ક્રોધી કોઈ દાડો મોક્ષે જાય ને, એટલે ક્રોધી કોઈ દાડો મોક્ષે જાય ને, મોક્ષે જાય ને, આ બધું થાય ને બીજું છે. આ લોકો ને ખ્યાલ ના હોય, તમે તો આથી બોલે છે તારે એને જ આત્મા કહો છો ને, આ આર્કિટેક્ટ નું લક્ષણ જે કરે છે તેને જ આત્મા કહો છો ને, આ જે સ્વાધ્યાય કરે છે, ભક્તિ કરે છે, ધ્યાન કરે છે, એને જ આત્મા કહો છો ને. હા, આત્મા એક કલ ભર નથી, આ જગત આખું એવું માની લે સાધુ આચાર્ય બધા હમ હમો ના હોય, એ શું કરે હમ હમ ઓલે હમનો ના હોય, તમારે સ્વાધ્યાય કરે છે ને ધ્યાન કરે, હું આત્મા ખાવ છો પીવો છો આવું ગણો છો કરો છો, હમણાં આત્મા ના નહીં, આત્મા એટલે ચેતન, ચેતન જરાય ના ચેતન વાળું ચેતન, એ તો ખબર જ નથી પડતી ને, એ તો ખબર જ પડતી નથી ને, ચેતન એ જ ખબર નથી પડતી, એ જ ખબર નથી પડતી. બધા સાધુઓ કે છે સ્થિર થવું છે, અને સ્થિર છે સ્થિર થતું છે, નોટ ઇવન અ ફ્રેક્શન, જે સ્વભાવથી જ અસ્થિર છે એને સ્થિર થઈ શકે ખરું, નોટ ઇવન અ ફ્રેક્શન, નોટ એક ફ્રેક્શન માટે પણ સ્થિર નહીં થઈ શકે, એક ફ્રેક્શન માટે પણ સ્થિર ના થઈ શકે. નથી રહેતું પણ કે પૂરામાં નહી, રસ્તો માર્ગ જુદો છે, નથી મેં તો એ બધા બોલી બોલી ને થાક્યો, પછી શું પછી કે છે માર્ગ જુદો હોવો જોઈએ, આ નિવેડો આવ્યો નહીં, કઈ શું કે છે આમ કરતા કરતા ઘણો કાળ થયો, શું કે છે આમ કરતા કરતા કે ઘણો કાળ થયો, પછી નિવેડો આવ્યો નહી, માટે માર્ગ જુદો હોવો જોઈએ, એવું નથી મેં નક્કી કર્યું. પછી એ બોલ્યો કે જ્યાં લગી આત્મા જ્યાં લગી સાધના ચર્યો, આ બધી તમારી સાધ જૂઠી છે, તો જૂઠી ક્યારે મળે, હું મળ્યો તો નહીં તો તમારે હા એ દાયરાત ના કર્યા કરો તો લપસી ના પડાય, શું થાય જેમ કોણી નો બળદ છે ગોરગો ફરે, મનમાં માને ખવાઈ મળી ચાલ્યો પણ લપસી તો નહીં પડ્યો, હું આગળ પ્રગતિ નહીં કરી ભલે પણ લપસી નહીં પડ્યો ને, એવી આ લપસી ના પડવાની કળાઓ છે, જ્યાં ચડે છે ત્યાંથી લખી ના પડે. અને ગોળી ગોળ ગોળ ફર્યા કરે તો અમને મળ્યા પછી ડાયબી નું ગાડું ચાલ્યું. હજુ પૂરું સમજી રહ્યા જવું છે. હા ડાયબી આ બધું સાયન્સ છે તે અમારે બહુ આ તમારે એમબી એમી થયેલા છે તમારે તો ખૂબ સમજવું જોઈએ. હા તો આખું વિજ્ઞાન છે, કોઈ શાસ્ત્રમાં નથી, પુસ્તકમાં નથી. અમાર આવી શકે નહીં પુસ્તકમાં, સી રીતે આવી શકે પુસ્તકમાં? ચાર વેદ તો વિચાર હા 30% કેટલું 70% અમારા મહિમા હોય કે શબ્દ રૂપે ના હોય તો હવે ને સૂક્ષ્મ આવરણીય અવક્ત એના શબ્દ હોય ખરા? શબ્દો તો જળ થઈ ગયો, એટલે આ શિર બી આમાં સીતાભાઈ ની અને શિર કે છે ઇન્દ્રિયો જીતવી છે. નહેર ચક્કર ન હોય જીતવાની, એ જીત નોર્મલ સુધી એને નિયમ રાખવાની રાખવાની જરૂર શું છે? તળાવ ફાટશે એક બાજુ થી, તળાવ ને બહુ એ કર્યા શું થાય? બોલતા નથી, ફાટી જાય. તો એને ફાટવા ફાટશે એના કરતા રીતર એને ના પણ હોય તો કંટ્રોલ રાખે ખોરાક ઓછો લે બીજું લઈને સમજો ને. પણ કઈ કઈ નિયમ તો સમજ ઇન્દ્રિય જીત કર્યું, જીતે ઇન્દ્રિય થયું છે. હવે તમે કાલે જીત ઇન્દ્રિય બનાવી દઈએ કદી ઇન્દ્રિય જીતી જાય. એટલે આત્મા ની આશ્રી થયા બધું હું ગાતું શું થયું છે. હવે આ અમાર જે મિસ્ત્રી અંદર જે કામ કરી રહ્યું ચેતન, એ ચેતન તો ખરું છે, જગત આખું માને એને જ ચેતન માને. તો ખરેખર ચેતન હું ના પાડું છું, કે મારે ખરેખર ચેતન આ નથી, આ ચેતન મેં જુદી જ છે નહીં. શું ચેતન નું વજન ના હોય કેવું હોય? વજન ના હોય, વજન ના હોય. અને આ તો બધું વજનદાર છે ને, હાઈ લોડ ને હેવી લોડ વાળું નહી. ચેતન વજન ના હોય શું છે? વજન ના હોય. હા એ ચેતન વાળી મેં ખોળે હું આ નો ચેતન કે આ શું પણ કે છે બહાર જવાબ આપવો જોઈએ નથી. આ પાવર ચેતન છે કેવું છે? બેટરી હોય છે ને, બેટરી એમાં સેલ્સ પાવર ભરેલા હોય નહી હવે સેલ્સ ના છે બેટરી દબાઈએ તે કઈ સુધી હૈયા કરે જ્યાં સુધી પાવર હોય ત્યાં સુધી પાવર વપરાઈ ના જાય ત્યાં સુધી પાવર ભરી જાય પછી હરગે આ પાવર ભરેલો છે. આ ત્રણ બેટરીઓ નો પાવર મારો છે, ત્રણ બેટરીઓ નો પાવર ભરેલો છે આત્મા યાદ રહી આત્મા ભરતો નથી, હાજરીથી જ ભરાય છે. જેમ સૂર્યનારાયણ ની હાજરીથી અહીં લોકો જાત જાત ની ઉર્જા કરે કે ના કરે? સૂર્યનારાયણ કરે છે આત્મા ની હાજરી. હા ત્રણ બેટરીઓ ભરાય છે મન ની વાતન ની કાય ની, એ ત્રણ બેટરીઓ ફરી ડિસ્ચાર્જ થયા કરે છે. નવી પાછી ત્રણ બેટરીઓ ભરાય કે ચાર્જ કરાયા કરે છે એને તેલ તૈયાર થઈ જાય. હું કઉ છું સમજાય છે ને કઉ કે ના સમજાય તેલ સમજાય ને હવે હા અહીંયા આત્મા ખોય હિન્દુસ્તાન લોકો બધું ચડે કેવું બધા આમાં તેલ માં તે વાત માં આવતો હોય પાવર ચેતન કેવું પાવર તેલમાં ભાવર ભરે ભાવર ભરે પછી રે હા આપણું પાવર છે ત્યાં ઉતરી જાય પછી પડી જાય કે ના પડી જાય હા પછી ખરા અને નવી ટાઈમ ભરી જઈ છે બેટરી એ જ ખબર નથી પડતી હા એ ખબર પડતી નથી ખબર નહીં પડશે ધીમી આ ઉતરી રહી છે ખબર પડે છે હવે નવી ભરી રહી છે ને હું બંધ કે છું ખબર પડે ને અને જૂની છે તો શું થાય કરે હવે વાંધો ખરો આમાં કઈ તમને ના થોડુંક વાંધો આવશે મને લાગે ના આર્કિટેક્ટ ની દ્રષ્ટિએ કઈ નહીં કે સારા આ તો બધું વિજ્ઞાન છે શું છે આ જાતે જોઈ કઉ છું આત્મા જોઉં છું આત્મા ની રીત આ બન્યું છે જોડે રીતે બન્યું આ બધું એમાં કોઈ કઈ કર્યું જ નથી લોકો કહે ભગવાન ની ઈચ્છા થઈ જ નહીં, કોઈ જેને ઈચ્છા થાય ને ભિખારો કહેવાય. શું કહેવાય? કોઈ પણ કોઈ પણ જાત નહીં, કોઈને ઈચ્છા થાય એને શું કહેવાય? ભિખારો કહેવાય. ભગવાન ની ઈચ્છા થઈ. ત્યાર પછી બીજા કઈ કહેતા ભગવાન લીલા કરી નાખી. મેં એ રામલીલા વાળો હતો તારે ચક્કર કઈ જાય. આ વિજ્ઞાન છે ભગવાન ની હાજરી થી ઉભું થઈ ગયું. ભગવાને કઈ કર્યું નથી એમની નિમિત્ત થી. અત્યારે મારી હાજરી હું અહીં બેઠો છું ને, અને એક માણસ ને બીજો માણસ એની પાછળ મારવા ફરી ફર્યો હોય તેને એ આવ્યો આવીને અહીં થી ગયો પાછળ મારવા વાળો તો અહીં કશું નામ ના દે એનું. તે મેં ના પાડી દે નામ જાય છે મારી હાજરી થી એના મન ના પ્રવર્તન બધી થતી જાય. શું થઈ જાય? એમાં મેં કશું કર્યું? વિરુદ્ધ ભાવ છે આમાં કઈ આત્મામાં સ્વભાવ છે અને વિરુદ્ધ ભાવ. આમાં વિરુદ્ધ ભાવ હોત તો આમ મોક્ષમાં હોત. જે સ્વભાવ છે તોડે છૂટે કરો હા, તે વિરુદ્ધ ભાવ નથી, એ વિશેષ ભાવ છે. શું છે? વિશેષ ભાવ એટલે આત્માના પોતાના સ્વભાવ ના ભાવ તો છે જ, પણ એની હાજરી થી આવું પણ બની શકે. કે છે શું કે છે? વિશેષ ભાવ બની શકે. હા વિશેષ એટલે વધારે અજ્ઞાન ને પણ જ્ઞાન કહેવામાં આવે. શું કહ્યું? એટલે સંસારી ભાવે ઉત્પન્ન થઈ જાય. શું? પહેણે કરે સસરા થાય, સાસુ થાય, વડાવું થાય, ભોહાવું થાય. વિજ્ઞાન શું કે છે? કે આ મકાન અમારે 3 રૂમ ચાલશે એવું નક્કી કરીને આપણે લાયા. આપણે ઘણા ફેરા નથી નક્કી કરતા મારે આટલું હોય તો પછી કશું ના કરવું. એવું કરીએ છીએ નક્કી. એ નક્કી કર્યા ઉપર સહી થઈ જાય. એગ્રીમેન્ટ ના થાય ઉપર સહી થઈ જાય. શું થાય છે? જો તમારે મોટું કરવું હોય તો પહેલા જ નક્કી કરજો. એ તો તમે ઘણા ફેરા બોલી જાઓ. એક છોકરો એક છોકરી બહુ થઈ ગયા, એથી વધારે ના થઈ. અને પછી એક છોકરો એક છોકરી થાય તો કે છે કોઈક કે છે એક વાંક ની વાંક કેમ કહેવાય? કે છે બે તો એક વાંક ફૂટી જાય. શું કરવી? બે છોકરા બે કે એટલે પછી ઉત્પન્ન થાય. દાપણ કેવા એટલે આ ટાઈમ ટુ મોડ નક્કી કરનાર હોય. વાઈફ એકલી નક્કી કરીને આવ્યો છો? એ નક્કી કરી છે કેટલી? ત્રીજો એક વાઈફ એકલી. આપડે આ એકલું નક્કી કર્યું હોય. હા હવે આ લાવીએ એટલે પછી બીજી વસ્તુ એ એના સ્વભાવ થી ખેંચી લાવે ના ખેંચી લાવે. એટલે આપડે વાઈફ નક્કી કરી હોય ને તો આવતો ભાવ આપણને શું મળે? વાઈફ તો મળે. માસી જવું પડે હવું પડે. આ રંગર મને કઈ વર્ગાવી? હું તો એકલી બહુ પડતો હતો. મેં બહુ એકલી તાર વ્યવસ્થિત શું કે છે? કે અમારો ડિઝાઇન છે એમાં બદલાય. તમે માગણી કરો તો એની પાસે અમારી ડિઝાઇન થાય, વ્યવસ્થા હોવી જોઈએ. કે આગળમાં કે નઈ તો ઇલેક્ટ્રિસિટી હોવી જોઈએ, બધું હોવું જોઈએ. વ્યવસ્થા હોય ને એટલે બોલો. પછી હા ભણ્યા પછી લફણો આવે. હું તો આવી માસી આવું થયું એટલે કબૂલ કરું. કરું ના કબૂલ મેં કોઈને હું તો બહુ સારું ભણ્યા તો કે ના બહુ સારું ભણ્યા પણ માસી આવું તમને છોડી જાય. બોલાવ પડે ના બોલાવ પડે એટલે ઉભું થાય. શું થાય? ઉભા કરીએ પાડવી જ છે. હા પાડું જ છું. સમજી રહેશે ને બરોબર? આપડે એટલું સમજવાનું. હું કઈક છું એવું શરીર નો થાક લાગે હમ બોલે છે અને બુદ્ધિ દખલ કરી રહી છે. સત્તર 3 85 સવારે આત્મા કઈ જતો રહેતો નથી, બુદ્ધિ દખલ કરે તારે આવું થઈ જાય. આત્મા તો તે રીતે અમે જે આપેલો આત્મા છે ને નિર્લેપ અસંગત, તો બુદ્ધિ દખલ કરે હા તારે હવામાં ઉપર થઈને શું કામ કરતા બે નિરાથી બધા કરે એક બધા કરે એમાં આડે કરી એવું જ કરી શું કરે બધા કરે એમાંથી આડે કરી બધા કરે જોવામાં આવ્યું હોય તો અમારી કશું જાય નહીં, પણ જોયું ને પછી જો થયું એટલે બુદ્ધિ આડે શું કર્યું. બધી દખો કયો કે રહે નહીં જ્યાં સુધી બેઠી કરે ત્યાં સુધી કઈ દખો કર્યા કે નહીં, પણ ધણી કાચા હોય તો દખો થઈ જાય નહીં તો ના થાય. અમે જાણીએ કે આપડે અમી હાળા ની બહુ હગો હગાળા તમને કેમ લાગે છે વાત સાચી વાત છે ત્યાંની બુદ્ધિ લખી જુદા પડી બુદ્ધિ જુદો પાય આત્મી નીચે બેઠા છે આ બધા જતા મેરી બુદ્ધિ કે આખો દાવે છે ને તમારે આ એ કોણ બોલ્યું બુદ્ધિ આપડે માની લીધી માની એટલે આપડી ભૂલ ના માની એ બોલે ખરું પણ આપડે બધા કરે એક નક્કી કર્યું હોય એ બધા જેમ શાસન કરવા માટે શાસન કરે ઉભા ઉભા કરે તો ઉભા ઉભા કરે આમ કરીને કરે તો આમ કરીને કરે બધા કરે એ કરવું વિષય દાપણ કરવું એ બુદ્ધિ નું કામ છે. બધા આમ કરે તે કરે નીચે થઈને એ કરવા જાય તે બુદ્ધિ બધા કરે હાલ અમુક માણસો બિલકુલ વાપરે જ નહીં બધું ના અંજલી ને જે બોલવું પડ્યું તે એની બુદ્ધિ એને ફસી એની બુદ્ધિ એને ફસી આવું કઈ દીપક કાઢું પરિણા કરે એવું ચાલે જ નહીં એવું કઈ શું કરું ત્યાં પછી એમ તો કે ફાઇલ પછી હમરે ફાઇલ કે બધું કરવું પડે ફાઇલ ભી ના કરશે જો ફાઇલ ભી કરશે તો તે ભી કરું મારે કરવું શું હોય એમ શું કરું મારે મારે શું કરવું ખાવાની નથી એ જાડી દીધી તમારે ફાઇલ ના દે આટલા બધું છોકરા ફાઇલ કોઈ નઈ તો તારે દુઃખ ના દેવું હોય પણ એ કઈ કરે એ શું રાગ હોય દાદા રાગ હોય એટલે એવું કરે એને હોય એટલે એને હોય તારે ફાઇલ ઉભી થાય ને ફાઇલ જ ઉભી ના થાય ને મારે બે ફાઇલો બહુ રીતે કોઈને દુખદાય થી કે એને યાદ ના આવે યાદ આવે તો ભગવાન થાય ખરી વાત છે ખરી વાત છે એ યાદ આવે ને આ યાદ આવે તો ભગવાન ના ચોટાડીએ તો ચોટાડી ઈચ્છા હોય તો ભાગે આપડે હવાનું ખાવાનું ઉડાડી દેવાનું શું કહેવાનું એક ટંકી કરાય દેખાય છે એટલે ને દાદા એટલે જ આ બધું ચોખ્ખું થતું થતું આવેલું હોય ને દાદા તમારું ચોખ્ખું થતું થતું આવેલું હોય ને કોઈને દુઃખ દેવાની ત્રાસ આપવાની ઈચ્છા જ નહીં દેતી એટલે બધું ઉગતું ગયેલું બધું અને મમ્મી ત્રાસ આપવાનું રિએક્શન એવો જ આવે ને અને આ તો બરવા કોણ તો શું ના કરે વાળી જોઈને કઈ પાછું જોવે છે એ બાંધ તો લોકોને મનમાં એમ થાય બધા કેવો કરે જરાય પચે તો નથી દાદા તમે કોઈ દિવસ જિંદગી બળવા જેવું તો કર્યું જ નહીં હોય ને ક્યારે કોઈ આગળ બળવા જેવું તો તમે કર્યું જ નહીં હોય ને મને બળવો કરે તે મને ઉઠતું બહુ ખરાબ લાગે જેને બળવા પર ચીડ હોય ને તે પોતે ના કરે હા જે બળવા પર રાગ હોય તે બળવા પર થઈ જાય જેટલી તમને ચીડ ને તે દર તમને તે હે નહી જેમાં તમારી ચીડ એ દર તે હે નહી તમને બરાબર અમે પહેલેથી ઉપદેશ એક જયા ને એટલે દરેક વાતનું એ આમ નહીં કરવાનું એટલે પછી એમાં અમારે પણ ના કરવાનું હોય તો ઉકેલ નહીં તો અંતર્મુખ ના થયો તો કોણમાં ગયું કોણમાં પૂર્ણિમાં જાય પણ કોઈક દવા એનો લાભ થયા કરે નહીં પણ અંતર્મુખી થયો તો હતો બહિર્મુખી એને તૂટે નહીં તો એવું ગયું ઘણા ખરા અંતર્મુખી થઈ જ જાય કોકના બહિર્મુખી થઈ જાય એટલે જે આ જે વૃત્તિઓ જે બહાર જે ફરે છે એ વૃત્તિઓ બહાર ફરતી બંધ થાય તો અંતર્મુખી કહેવાય બાર ધ્યાન ના પડે જે પેલા કમાવામાં ધ્યાન પડતું હતું ને આમ કરું તેમ કરું બધા કરવામાં ધ્યાન પડતું એ ના કાપે અંતર્મુખ થઈ શકે નહીં માણસ ગુરુ મહારાજ એક શબ્દ આપે, એના ગુરુ એને આપ્યો હોય તે શબ્દ એને આપે, એટલે આ શું છું એટલે એને જાત કયા કરે, અંતર્મુખ થયા કરે. તે કાલ એ તેને થયું કહે સાયકોલોજી છે. તમે દાડો ભર્યો નહીં પણ સારું, પેલું બીજું કહે નહીં, ભૂતાણ આપે છે. ત્યારેથી જોઈએ ચાલે ને, અને વાસ્તિક વાસ્તિકતા જોઈએ, વાસ્તિકતા પતિ નથી કોઈ જગ્યાએ, એક સ્ટેન્ડ પૂરતી વાસ્તિકતા નથી. પછી મારો માણસ જ થાય ભલે શું કરે, માર્ગ કેમ નહી ભાઈ, જનાર છે, જનાર છે તો માર્ગ હોવો જ જોઈએ, અને માર્ગ છે એટલે જનાર પણ હોવો જોઈએ, હોવો જોઈએ. શું તો આપડે એક જનાર છીએ, માર્ગ કેમ ના હોય, મોટા વકીલ દાબુભી એટલે જનાર પણ હોવો જોઈએ, અને જનાર છે તો માર્ગ હોવો જ જોઈએ. કેમ પણ શું કારણ છે, કે સંજોગો બાજતા નથી. દરેક સંજોગ બાજવા માટે પુણ્ય જોઈએ. શું જોઈએ? પુણ્ય નથી. અત્યારે તમારી પુણ્ય જાગી તો મારે ભેગા થયા તમે, હવે શું શું જાણવું છે બધું જાણવાનું પૂછી લો, રસ્તો રસ્તો બધું વાર્તિકતા અથવા જે જાણેલું છે ને એ બધા ઉપર માલો છો આકડી. શું કરવાનું? એને રસ્તો તમને આપ્યો, જે જાણેલું છે એને તમને માર્ગ આપ્યો, અને ઉલટા મૂજવ્યા માટે જાણેલા ઉપર માલો છો આકડી, અને કરો ગોળ મીડું. હા કરો ગોળ. હા બોલો, કોની બનાવટ છે એક વાર એ જાણવું પડે. ઈશ્વરની બનાવટ છે. હા આવું ખોટું જાણો તો હજી માર્ક થઈ જ જશે. ઈશ્વરની બનાવટ તમે ગેજેટ પુસ્તક માંથી લાયા? આપડે તો નિમિત્ત છે એમ માનું છું, આપડે તો નિમિત્ત છે એમ માનું છું, આપડે તો નિમિત્ત છે એમ માનું છું. હા પણ ઈશ્વરે બનાવી એ તમે કઈ થી જાણી લઈ રહ્યા જ્ઞાન? સાહિત્ય માંથી જ ને, સામાન્ય આપને સંતો હોય કે કેતા હોય ત્યારે આપણે જાણતા હોય, સામાન્ય સાહિત્ય માંથી સંતો જે કેતા હોય તે ઉપરથી. પ્રૂફ છે, પ્રૂફ વાળી વાત છે, ક્રાંતિ ની વાત છે. નવા છોકરો જાણે છે, નવા છોકરા પૂછીએ એ કોણ બનાવે, ત્યારે ભગવાન બનાવી, એટલે સાચું જ્ઞાન નાનો છોકરા હું જાણી જાય. સાચું જ્ઞાન કહે છોકરા સુધી જાય ના, કે જે જૂઠું જ્ઞાન નાના છોકરા વગેરે બધા દોષીઓ વગેરે બધા જાણે જૂઠું જ્ઞાન. સાચું જ્ઞાન તો ખૂબ જ માણસ, જૂઠું જ્ઞાન એટલે ભ્રાંતિ જ્ઞાન. જૂઠું જ્ઞાન એટલે હાવ જૂઠું ને એ પણ ભ્રાંતિ જ્ઞાન. કેવું? ભ્રાંતિ. ક્રાંતિ જ્ઞાન થી ગોડ ઇઝ ક્રિએટર, અને સત્ય જ્ઞાન થી તથા જ્ઞાન થી ગોડ ઇઝ નોટ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ. ગોડ ઇઝ ક્રિએટર ઇઝ કરેક્ટ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ. ક્રાંતિ જ્ઞાન થી સમજો ને, એન્ડ બાય રિયલ વ્યૂ પોઈન્ટ ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ, ઇટ સેલ્ફ પઝલ થયેલું. શું થયું? તમને થોડું એવું લાગે છે કે પઝલ જેવું લાગે છે? પઝલ તો સાહેબ કરે છે ને, એ તો મુજબ મેં કહ્યું આપને કે અનેક ઠેકાણે હું ગયેલો છું, પણ છતાં જે આપણે મને પોતાને સંતોષ થયો નથી. મને પઝલ તો સાહેબ કરે છે, તમે સંતોષ કહી દો, તમે જે માગો એ આપવા ત્યાં એ માગો. આત્મા જોઈતો, આત્મા પરમાત્મા જોઈતો, પરમાત્મા જે માગો એ આપવા ત્યાં. નિર્વિકલ્પ જોઈતો, નિર્વિકલ્પ.